શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 21, પાર્વતીજીનો સ્વયંવર અને મહાદેવજી સાથે તેમના વિવાહ. બ્રહ્માજી કહે છે, ત્યાર પછી સમય અનુસાર હિમાલયના વિશાળ પૃષ્ઠભાગ પર પાર્વતીના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. તે સમયે તે સ્થાન સેંકડો વિમાનોથી ઘેરાઈ ગયું હતું. ગિરિરાજ હિમાલય વિચારપૂર્વક આયોજન કરવામાં બહુ નિપુણ હતા. પુત્રીએ દેવાધિદેવ મહાદેવજી સાથે જે મંત્રણા કરી હતી તેને જાણતા હતા, તેથી તેમણે વિચાર્યું કે જો મારી કન્યા સમગ્ર લોકમાં નિવાસ કરનારા દેવતા દાનવો તથા સિદ્ધોની સમક્ષ મહાદેવજીનું વર્ણન કરે તો તે જ વાંછનીય પુણ્ય થશે, એમાં જ મારું કલ્યાણ સમાયેલું છે. આવો વિચાર કરીને શૈલરાજે મનમાં જ મહેશ્વરનું સ્મરણ કરીને રત્નોથી શોભિત પ્રદેશમાં સ્વયંવરનું આયોજન કર્યું. ગિરિરાજ કુમારી દ્વારા સ્વયંવરની ઘોષણા થતાં જ બધા લોકમાં નિવાસ કરનારા દેવતા વગેરે સુંદર વેશભૂષા ધારણ કરીને ત્યાં આવવા લાગ્યા. હિમવાનની સૂચના મળતા હું પણ દેવતાઓની સાથે ત્યાં પહોંચ્યો. મારી સાથે સિદ્ધો અને યોગીઓ પણ હતા. ઇન્દ્ર, વિવસ્વાન, ભગ, યમ, વાયુ, અગ્નિ, કુબેર, ચંદ્રમા, બંને અશ્વિની કુમારો તથા અન્ય દેવતા, ગંધર્વ, યક્ષ, નાગ અને કિન્નર પણ સજી ધજીને ત્યાં આવ્યા હતા. સચિપતિ ઇન્દ્ર તે સમાજમાં વિશેષ દર્શનીય લાગતા હતા. તેઓ બાધિત આજ્ઞા, બળ અને ઐશ્વર્યના કારણે હર્ષમગ્ન થઈને સ્વયંવરની શોભા વધારી રહ્યા હતા. જે ત્રણેય લોકની ઉત્પત્તિમાં કારણ જગત જનની તથા દેવતા અને અસુરોના માતા છે, તે પરમ બુદ્ધિમાન આદિપુરુષ ભગવાન શિવના પત્ની છે તથા જેમને પુરાણોમાં પરા પ્રકૃતિ કહ્યા છે, તે જ ભગવતી સતી દક્ષ પર ક્રોધિત થઈને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે હિમાલયના ઘરમાં અવતર્યા હતા. તેઓ જે વિમાન પર બેઠા હતા તેમાં સુવર્ણ અને રત્નો જડેલા હતા. તેમની બંને બાજુ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. તેમણે બધી ઋતુઓમાં ઉગતા બારમાસી એટલે કે સુગંધિત પુષ્પોની માળા હાથમાં લઈને સ્વયંવરની સભામાં જવા માટે પ્રસ્થાન કર્યું. ઇન્દ્ર વગેરે દેવતાઓથી સ્વયંવર મંડપ ભરાયેલો હતો. ભગવતી ઉમા માળા હાથમાં લઈને દેવોના સમાજમાં ઊભા હતા. તે જ સમયે દેવીની પરીક્ષા લેવા માટે ભગવાન શંકર 5 શિખાવાળા શિશુ બનીને એકાએક તેમના ખોળામાં સૂઈ ગયા. દેવીએ 5 શિખ બાળકને જોયો અને ધ્યાન દ્વારા એના સ્વરૂપને જાણીને બહુ પ્રેમથી પોતાના ખોળામાં લઈ લીધો. પાર્વતીનો સંકલ્પ શુદ્ધ હતો, તેમને પોતાના મનોવાંછિત પતિ મળી ગયા. તેથી ભગવાન શંકરને હૃદયમાં રાખીને સ્વયંવરમાંથી પાછા ફર્યા. દેવીના ખોળામાં સૂતેલા તે બાળકને જોઈને દેવતાઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે આ કોણ છે? કંઈ સમજમાં ન આવતા મોહમાં પડીને તેઓ બહુ શોરબકોર કરવા લાગ્યા અને ઋતાસુરને મારનાર ઇન્દ્રે પોતાની એક ભુજા ઊંચી કરીને તે બાળક પર વજ્રના પ્રહારનો પ્રયત્ન કર્યો. પરંતુ શિશુરૂપધારી દેવાધિદેવ શંકરે તે હાથને સ્તંભિત કરી દીધો. હવે એ ન તો વજ્ર ચલાવી શક્યા કે ન હાથને હલાવી શક્યા. ત્યારે ભગ નામવાળા બળવાન આદિત્ય એક તેજસ્વી શસ્ત્ર ચલાવવાનું વિચાર્યું, પરંતુ ભગવાને તેમના હાથને પણ જડવત બનાવી દીધો. સાથે સાથે તેમનું બળ, તેજ અને યોગ શક્તિ પણ વ્યર્થ થઈ ગઈ. તે સમયે બ્રહ્માજી કહે છે, મેં પરમેશ્વર શિવને ઓળખ્યા અને તત્કાળ ઉઠીને તેમના ચરણોમાં આદરપૂર્વક મસ્તક નમાવ્યું. ત્યાર પછી મેં તેમની સ્તુતિ કરતા કહ્યું, હે ભગવાન, આપ અજન્મા અને અજર દેવતા છો. આપ જગતના ત્રષ્ટા, સર્વવ્યાપક, પરાવર સ્વરૂપ, પ્રકૃતિ પુરુષ તથા ધ્યાન કરવા યોગ્ય અવિનાશી છો. અમૃત પરમાત્મા, ઈશ્વર, મહાન કારણ, મારા પણ સર્જક, પ્રકૃતિના સ્રષ્ટા, સર્વને રચનારા અને પ્રકૃતિથી પણ પર છો. આ દેવી પાર્વતી પણ પ્રકૃતિ રૂપ છે. જે સદા તમારા સૃષ્ટિ કાર્યમાં સહાયક થાય છે। આ પ્રકૃતિ દેવી પત્ની રૂપે પ્રગટ થઈને જગતના કારણ એવા આપ પરમેશ્વરને પ્રાપ્ત થયા છે। હે મહાદેવ, દેવી પાર્વતી સહિત આપને નમસ્કાર છે। હે દેવેશ્વર, તમારી જ કૃપા અને આદેશથી મેં આ દેવતા વગેરેને ઉત્પન્ન કર્યા છે। આ દેવતાઓ આપની યોગ માયાથી મોહિત થઈ રહ્યા છે, આપ તેમના પર કૃપા કરો જેથી તેઓ વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત થાય। ત્યાર પછી મેં સગળા દેવતાઓને કહ્યું, અરે તમે લોકો કેટલા મૂઢ છો, આમને જાણતા નથી, આ સાક્ષાત ભગવાન શંકર છે, હવે શીઘ્ર તેમના શરણમાં જાઓ। ત્યારે તે બધા જડ બનેલા દેવતાઓ શુદ્ધ ચિત્તથી મનમાં મહાદેવજીને પ્રણામ કરવા લાગ્યા। તેથી દેવાધિદેવ મહેશ્વરે પ્રસન્ન થઈને તેમને પૂર્વવત કરી દીધા। ત્યાર પછી દેવેશ્વર શિવજીએ પરમ અદ્ભુત ત્રિનેત્રધારી વિગ્રહ ધારણ કર્યો। તે સમયે તેમનું તેજ સહન ન થતા દેવતાઓએ પોતાના નેત્ર બંધ કરી લીધા। ત્યારે તેમણે દેવતાઓને દિવ્ય દ્રષ્ટિ આપી જેથી તેઓ તેમના સ્વરૂપને જોઈ શકતા હતા। તે દ્રષ્ટિ પ્રાપ્ત કરીને દેવતાઓએ પરમ દેવેશ્વર ભગવાન શિવના દર્શન કર્યા। તે સમયે પાર્વતી દેવી અત્યંત પ્રસન્ન થઈને સમસ્ત દેવતાઓની સમક્ષ પોતાના હાથની માળા ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધી। આ જોઈને બધા દેવતાઓ સાધુ સાધુ કહેવા લાગ્યા। પછી તે સૌએ પૃથ્વી પર મસ્તક ટેકવીને દેવી સહિત મહાદેવજીને પ્રણામ કર્યા। ત્યાર પછી દેવતાઓ સહિત મેં હિમવાનને કહ્યું, શૈલરાજ, તમે દરેકને માટે પૂજનીય વંદનીય તથા મહાન છો, કેમ કે સાક્ષાત મહાદેવજીની સાથે તમારો સંબંધ થઈ રહ્યો છે। આ તમારા માટે મહાન અભ્યુદયની વાત છે, હવે શીઘ્ર કન્યાના વિવાહ કરો, વિલંબ ન કરો। મારી વાત સાંભળીને હિમાલયે નમસ્કાર પૂર્વક મને કહ્યું, મારા સર્વ પ્રકારના અભ્યુદયમાં તમે જ કારણ છો। હે પિતામહ, જ્યારે જે વિધિથી વિવાહ કાર્ય કરવું ઉચિત હોય તે બધું તમે જ કરાવો। ત્યારે મેં ભગવાન શિવને કહ્યું, દેવ હવે ઉમા સાથે વિવાહ એટલે લગ્ન કરો। તેમણે ઉત્તર આપ્યો, જેવી તમારી ઈચ્છા। પછી તો અમે લોકોએ મહાદેવજીના લગ્ન માટે તરત જ એક મંડપ તૈયાર કર્યો, જે વિવિધ પ્રકારના રત્નોથી સુશોભિત હતો। અનેક રત્નો અને ચિત્ર વિચિત્ર મણીઓ, સુવર્ણ મોતી વગેરે દ્રવ્ય સ્વયં મૂર્તિમાન થઈને તે મંડપને સજાવવા લાગ્યા। મરકત મણીથી બનેલ લાદીઓ અદ્ભુત દેખાવા લાગી, સુવર્ણના થાંભલાઓથી તેની શોભા વધી ગઈ હતી, સ્ફટિક મણીની દિવાલો ચળકી રહી હતી, દ્વાર પર મોતીઓની ઝાલરો લટકી રહી હતી, ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિ સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ મેળવીને પીગળી રહ્યા હતા। વાયુ મનોહર સુગંધ લઈને ભગવાન શિવ પ્રત્યે પોતાની ભક્તિનો પરિચય આપીને મંદ મંદ ગતિથી વહી રહ્યો હતો। તેનો સ્પર્શ સુખદ હતો। ચારે સમુદ્ર, ઇન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવતા, દેવ નદીઓ, મહાનદીઓ, સિદ્ધ મુનિ, ગંધર્વ, અપ્સરાઓ, નાગ, યક્ષ, રાક્ષસ, જળચર, ખેચર, કિન્નર તથા ચારણો પણ તે લગ્નોત્સવમાં મૂર્તિમાન થઈને સામેલ થયા હતા। તુંબુરુ, નારદ, હાહા અને હુહુ વગેરે સામગાન કરનારા ગંધર્વો મનોહર વાદ્યો લઈને તે વિશાળ મંડપમાં આવ્યા હતા। ઋષિઓ કથાઓ કહેતા, તપસ્વીઓ વેદ ઉચ્ચારતા તથા મનોમન પ્રસન્ન થઈને તેઓ પવિત્ર વૈવાહિક મંત્રોનો જપ કરતા હતા। બધી જગન્માતાઓ અને દેવકન્યાઓ હર્ષમગ્ન થઈ મંગલ ગાન કરી રહી હતી। ભગવાન શંકરના લગ્ન થઈ રહ્યા છે એમ જાણીને છ ઋતુઓ ત્યાં સાકાર થઈને ઉપસ્થિત હતી। આ પ્રમાણે જ્યારે સમગ્ર ભૂતો ત્યાં એકત્રિત થયા અને ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા, તે સમયે હું એટલે કે બ્રહ્માજી પાર્વતીને યોગ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરીને સ્વયં મંડપમાં લઈ આવ્યો। પછી મેં ભગવાન શંકરને કહ્યું, હે દેવ, હું તમારો પુરોહિત બનીને અગ્નિમાં હવન કરીશ, જો આપ મને આજ્ઞા આપો તો વિધિપૂર્વક આ કાર્યનો આરંભ થાય। ત્યારે દેવાધિદેવ શંકરે મને કહ્યું, બ્રહ્મન, જે પણ શાસ્ત્રોક્ત વિધાન હોય તે પ્રમાણે કરો, હું તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશ। આ સાંભળીને મને બહુ પ્રસન્નતા થઈ અને મેં તરત જ દર્ભ હાથમાં લઈને મહાદેવજી તથા પાર્વતી દેવીના હાથોને યોગ બંધથી એટલે કે હસ્ત મેળાપથી યુક્ત કરી દીધા। તે સમયે સ્વયં અગ્નિદેવ હાથ જોડીને ઉપસ્થિત થઈ ગયા હતા. શ્રુતિઓના ગીત અને મહામંત્રો પણ મૂર્તિમંત થઈને આવી ગયા હતા. મેં ઘીનો હોમ કર્યો અને તે દિવ્ય દંપતી દ્વારા અગ્નિની પ્રદક્ષિણા કરાવી. પછી બંનેને યોગ બંધથી મુક્ત કર્યા. આ પ્રમાણે લગ્નની વિધિ પૂર્ણ થઈ. આ કાર્યમાં સગળા દેવતાઓ, મારા માનસ પુત્રો તથા સિદ્ધોએ પણ સહયોગ આપ્યો હતો. લગ્નવિધિ સમાપ્ત થયા પછી મેં ભગવાન શંકરને પ્રણામ કર્યા. હે બ્રાહ્મણ, આ પ્રમાણે મેં તમને પાર્વતીજીના સ્વયંવર અને મહાદેવજીના વિવાહની કથા કહી સંભળાવી. અધ્યાય 21 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.